શ્રી પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 33 પાર્વતીનો જન્મ મદન દહન પાર્વતીની તપસ્યા અને તેમના ભગવાન શંકર સાથે લગ્ન ત્યારબાદ જગતને શાંતિ પ્રદાન કરનારી ગિરિરાજ હિમાલયની પત્ની મેનાએ પરમ સુંદર બ્રાહ્મ મુહૂર્તમાં એક કન્યાને જન્મ આપ્યો. તેનો જન્મ થતાં જ સમસ્ત લોકમાં નિવાસ કરનારા સ્થાવર જંગમ બધા પ્રાણીઓ સુખી થઈ ગયા. આકાશમાં ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, વાયુ અને અગ્નિ વગેરે હજારો દેવતા વિમાન પર બેસીને હિમાલય પર્વત પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વો ગીત ગાવા લાગ્યા. તે સમયે સંસારમાં હિમાલય પર્વત સમસ્ત ચરાચર ભૂતોને માટે સેવ્ય તથા આશ્રય લેવા યોગ્ય થઈ ગયો. બધા લોકો ત્યાં નિવાસ અને ત્યાંની યાત્રા કરવા લાગ્યા. ઉત્સવનો આનંદ માણીને દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ગિરિરાજ કુમારી ઉમામાં રૂપ, સૌભાગ્ય અને જ્ઞાન વગેરે ગુણો આવીને વસી ગયા. આ પ્રમાણે તે ત્રણેય લોકમાં સર્વથી અધિક સુંદર અને સર્વ શુભ લક્ષણોથી સંપન્ન થઈ ગઈ. આ દરમિયાન પોતાનું કાર્ય સાધવા માટે જાણીતા દેવરાજ ઇન્દ્રે દેવતાઓ દ્વારા સન્માનિત દેવર્ષિ નારદજીનું સ્મરણ કર્યું. નારદનો અભિપ્રાય જાણીને બહુ પ્રસન્નતા સાથે નારદજી તેમના ભવનમાં આવ્યા. તેમને જોઈને ઇન્દ્ર સિંહાસન પરથી ઉભા થઈ ગયા અને યથોચિત પાદ્ય અર્ધ્ય દ્વારા તેમણે નારદજીની પૂજા કરી. પછી નારદજીએ જ્યારે તેમના કુશળ પૂછ્યા ત્યારે ઇન્દ્રે કહ્યું, હે મુને, ત્રિભુવનમાં અમારી કુશળતાનો અંકુર તો જામી ગયું છે. હવે તેમાં ફળ લાગે એવો પ્રયત્ન કરવા માટે મેં તમને યાદ કર્યા છે. આ બધી વાતો તમે જાણો જ છો, તેમ છતાં તમે પૂછ્યું છે તેથી કહું છું. ખાસ કરીને પોતાના મિત્રોને પોતાનું પ્રયોજન કહીને દરેક પુરુષ બહુ શાંતિનો અનુભવ કરે છે. તેથી જે રીતે પણ પાર્વતી દેવીના ભગવાન શંકર સાથે લગ્ન થાય તેના માટે આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. ઇન્દ્ર પાસેથી તેમની બધી વાત સમજી લીધા પછી નારદજીએ તેમની વિદાય લીધી અને તરત જ ગિરિરાજ હિમાલયને ઘેર ગયા. ગિરિરાજના દ્વાર પર પહોંચતા જ હિમાલય બહાર આવીને મુનિને પ્રણામ કર્યા. હિમાલયનું ભવન પૃથ્વી પરની સુંદરતાનો એક નમૂનો હતો. તેમાં પ્રવેશ કરીને અનુપમ કાંતિ ધરાવતા મુનિવર નારદજી એક આસન પર બિરાજમાન થયા. પછી હિમાલયે તેમને યથાયોગ્ય અર્ધ્ય પાદ્ય વગેરે અર્પણ કર્યા અને બહુ જ મધુર વાણીમાં નારદજીના તપની કુશળતા પૂછી. તે સમયે ગિરિરાજ અતિ પ્રસન્ન હતા. મુનિએ પણ ગિરિરાજના કુશળ પૂછતા કહ્યું, પર્વતરાજ, તમારું આ સ્થાન તપસ્યા માટે બહુ જ ઉપયોગી છે. તમારી કંદરાઓનો વિસ્તાર પણ વિશાળ છે. આ કંદરાઓમાં અનેક પાવન તથા તપસ્વી મુનિઓએ આશ્રય લઈને તમને પવિત્ર કર્યા છે. ગિરિરાજ, તમે ધન્ય છો જેની ગુફામાં લોકનાથ ભગવાન શંકર શાંતિપૂર્વક ધ્યાનમાં બેઠા રહે છે. પુલત્સ્યજી કહે છે, દેવર્ષિ નારદની વાત પૂરી થયા પછી ગિરિરાજ હિમાલયના પત્ની મેના મુનિના દર્શન કરવાની ઈચ્છાથી તે ભવનમાં આવ્યા. તેઓ લજ્જા અને પ્રેમથી ઓતપ્રોત હતા. તેમની પાછળ પાછળ તેમની પુત્રી પણ આવી રહી હતી. દેવર્ષિ નારદ મહાન તેજસ્વી હતા. તેમને જોઈને મેનાએ પ્રણામ કર્યા. તે સમયે તેમનું મુખ પાલવથી ઢંકાયેલું હતું અને કમળ જેવા બંને હાથ જોડેલા હતા. અમિત તેજસ્વી દેવર્ષિએ મહાભાગા મેનાને જોઈને પોતાના અમૃતમય આશીર્વાદથી તેમને પ્રસન્ન કર્યા. તે સમયે ગિરિરાજ કુમારી ઉમા અદ્ભુત તેજસ્વી નારદજીને ચકિત થઈને જોઈ રહી હતી. દેવર્ષિએ પ્રેમપૂર્ણ વાણીમાં કહ્યું, બેટી, અહીં આવો. તેમના બોલાવવાથી ઉમા પિતાના ગળામાં હાથ નાખીને તેમના ખોળામાં બેસી ગઈ. ત્યારે મેનાએ કહ્યું, બેટી, દેવર્ષિને પ્રણામ કરો. ઉમાએ પ્રણામ કર્યા. ત્યાર પછી મેનાએ સ્વાભાવિક રીતે પુત્રીના શારીરિક લક્ષણોને જાણવા માટે પોતાની સખીના મુખે ધીરેથી કહેવરાવ્યું, મુને, આ કન્યાના સૌભાગ્ય સૂચક ચિહ્નોને જોવાની કૃપા કરો. તે સાંભળીને મુનિવર નારદજી સ્મિત સહ બોલ્યા, ભદ્રે, આ કન્યાના પતિનો જન્મ થયો નથી, આ લક્ષણોથી રહિત છે, આનો એક હાથ સદા સીધો એટલે કે ઉતાન રહેશે, આના ચરણ વ્યભિચારીની લક્ષણોથી યુક્ત છે, પરંતુ તેમની કાંતિ બહુ સુંદર હશે, આ જ આનું ભવિષ્ય ફળ છે. નારદજીની વાત સાંભળીને હિમવાન ભયથી ગભરાઈ ગયા, તેમની ધીરજ ખૂટી ગઈ, તેઓ આંખોમાં આંસુ પડતા ગદગદ કંઠે બોલ્યા, અત્યંત દોષોથી પૂર્ણ સંસારની ગતિને જાણી શકાય એમ નથી, તેનું જ્ઞાન થવું મુશ્કેલ છે. શાસ્ત્રકારોએ શાસ્ત્રોમાં પુત્રને નરકમાંથી ઉગારનારા કહીને સદા પુત્ર પ્રાપ્તિની પ્રશંસા જ કરી છે, પરંતુ આ વાત લોકોને મોહિત કરવા માટે છે, કેમ કે સ્ત્રી વિના કોઈ જીવની ઉત્પત્તિ થઈ જ શકતી નથી, પરંતુ સ્ત્રી જાતિ સ્વભાવથી જ દીન અને દયાપાત્ર છે. શાસ્ત્રોમાં આવું ફળદાયક વિધાન અનેક વાર કહ્યું છે કે શુભ લક્ષણો વાળી સુશીલા કન્યા 10 પુત્રો સમાન છે. પરંતુ મહારાજ, તમે મારી પુત્રીના શરીરમાં માત્ર દોષો જ કહ્યા છે તે સાંભળીને મારા પર મોહ છવાઈ ગયો છે, હું સુકાઈ ગયો છું, મને બહુ ભારે ગ્લાની અને વિષાદ થઈ રહ્યો છે, મને મારા પર અનુગ્રહ કરીને આ કન્યા સંબંધી દુઃખનું નિવારણ કરો. હે દેવર્ષે, તમે કહ્યું કે આના પતિનો જન્મ જ થયો નથી, આ એવું દુર્ભાગ્ય છે જેની ક્યાંય તુલના નથી, આ અપાર અને અસહ્ય દુઃખ છે. હાથ પગમાં જે રેખાઓ હોય છે તે મનુષ્ય અથવા દેવ જાતિના લોકોને શુભ અને અશુભ ફળની સૂચના આપનારી છે, તો તમે એને લક્ષણહીન કહી છે, સાથે એવું પણ કહ્યું કે આનો એક હાથ સદા પહોળો ચત્તો રહેશે, પરંતુ ચત્તો હાથ તો સદા યાચકોનો જ હોય છે, તેઓ જ બધાની સામે હાથ ફેલાવીને માંગતા જોવામાં આવે છે, પરંતુ જેના શુભ કર્મનો ઉદય થયો છે, જેઓ ધન્ય તથા દાની છે, તેમનો હાથ સીધો ઉતાન જોવામાં આવતો નથી. તમે આ કન્યાની ઉત્તમ કાંતિ બતાવવાની સાથે એમ પણ કહ્યું કે આના ચરણ વ્યભિચારીની લક્ષણોથી યુક્ત છે, તેથી હે મુને, તે ચિહ્નથી પણ મને ક્યાં કલ્યાણની આશા દેખાતી નથી. નારદજી બોલ્યા, ગિરિરાજ, તમે તો અપાર હર્ષના સ્થાને દુઃખની વાત કરી રહ્યા છો, હવે મારી વાત સાંભળો. મેં પહેલા જે કાંઈ કહ્યું હતું તેમાં રહસ્ય છુપાયેલું છે, હવે તેની સ્પષ્ટતા કરું છું, એકાગ્રતાથી સાંભળો. હિમાચલ, મેં કહ્યું હતું કે આ દેવીના પતિનો જન્મ થયો નથી, એ બરાબર જ છે, આના પતિ મહાદેવજી છે, તેઓ અજન્મા છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન જગતની ઉત્પત્તિના કારણ એ જ છે, તેઓ સર્વને શરણ આપનારા તથા શાસક સનાતન કલ્યાણકારી તથા પરમેશ્વર છે, આ બ્રહ્માંડ તેમના સંકલ્પથી જ ઉત્પન્ન થયું છે, બ્રહ્માજીથી લઈને સ્થાવર પર્યંત જે આ સંસાર છે તે જન્મ મૃત્યુ વગેરેના દુઃખથી પીડિત થઈને નિરંતર પરિવર્તિત થતો રહે છે, પરંતુ મહાદેવજી અચળ અને સ્થિર છે, તેઓ પુત્ર નથી પિતા છે, જન્મેલા નથી પણ જનક છે, તેમના પર વૃદ્ધાવસ્થાનું આક્રમણ થતું નથી, તેઓ જગતના સ્વામી અને આદિ વ્યાધિથી રહિત છે, એ સિવાય મેં તમારી કન્યાને લક્ષણોથી રહિત કહી છે, તેનો યથાર્થ અભિપ્રાય સાંભળો. શરીરના અવયવોમાં જે ચિહ્ન અથવા રેખાઓ હોય છે તે સીમિત આયુષ્ય ધન અને સૌભાગ્યને વ્યક્ત કરનારી હોય છે, પરંતુ જે અનંત અને અપ્રમેય અમાપ છે તેના અમિત સૌભાગ્યને સૂચિત કરનાર કોઈ ચિહ્ન કે લક્ષણ શરીરમાં હોતું નથી. હે મહામતે, તેથી મેં કહ્યું કે આના શરીરમાં કોઈ લક્ષણ નથી. આ સિવાય એ કહેવામાં આવ્યું કે આનો એક હાથ સદા ચત્તો સીધો રહે છે, એનો આશ્રય એ છે કે વરદાન આપનાર હાથ ઉતાન હોય છે, દેવીનો આ હાથ વરદ મુદ્રાથી યુક્ત હશે, આ દેવતા અસુર અને મુનિઓના સમુદાયને વરદાન આપશે, તથા મેં જે આના ચરણોને ઉત્તમ કાંતિ અને વ્યભિચારીની લક્ષણોથી યુક્ત કહ્યા છે તેની વ્યાખ્યા પણ મારા મુખે સાંભળો. ગિરિશ્રેષ્ઠ, આ કન્યાના ચરણ કમળ જેવા અરુણ રંગના છે, તે ચરણો પર નખોની ઉજ્જવળ કાંતિ પડવાથી સ્વચ્છતા એટલે શ્વેત કાંતિ આવી જાય છે, દેવતાઓ અને અસુરો જ્યારે આમને પ્રણામ કરશે ત્યારે તેમના મુંગટમાં જડેલા મણિઓના કાંતિ આના ચરણોમાં પ્રતિબિંબિત થશે, તે સમયે તે ચરણ પોતાનો સ્વાભાવિક રંગ છોડીને વિચિત્ર રંગના દેખાશે, તેમના પરિવર્તન અને વિચિત્રતાને જ व्यभिचार कह्यो छे, तेथी तमारे कोई विपरीत शंका न करवी जोईए। हे महीधर, आ जगत नु भरण पोषण करनारा वृषभध्वज महादेव जी ना पत्नी छे, आ संपूर्ण लोक नी जननी तथा भूतों ने उत्पन्न करनारी छे, आनी कांति परम पवित्र छे, आ साक्षात शिवा छे, अने तमारा कुल ने पवित्र करवा माटे ज तमारे घेर जन्मी छे। तेथी आज ए रीते शीघ्र भगवान शंकर नो संयोग प्राप्त करे तेवो उपाय तमारे विधिपूर्वक करवो जोईए। आम करवाथी देवताओं एक महान कार्य सिद्ध थशे। पुलत्स्यजी कहे छे, हे राजन, नारद जी ना मुख्य बधी वातो सांभळीने मैनाना पति हिमाचले पोताने नवो जन्म थयो एवुं मान्युं। તેઓ અતિ હર્ષ સાથે બોલ્યા, પ્રભો, તમે ઘોર અને દુસ્તર નરકમાંથી મારો ઉદ્ધાર કરી દીધો। મુને, તમારા જેવા સંતોના દર્શન ખરેખર અમોઘ ફળ આપનારા છે, તેથી આ કાર્યમાં મારી કન્યાના લગ્ન સંબંધમાં તમે સમય સમય પર યોગ્ય આદેશ આપતા રહેજો, જેથી આ કાર્ય નિર્વિઘ્નતાપૂર્વક સંપન્ન થઈ શકે। ગિરિરાજના પ્રમાણે કહ્યા પછી નારદજી પ્રસન્નતાથી બોલ્યા, શૈલરાજ, બધું કાર્ય સિદ્ધ જ સમજો, આ પ્રમાણે કરવાથી જ દેવતાઓનું પણ કાર્ય સિદ્ધ થશે અને આમાં તમને પણ મહાન લાભ છે। આ પછી નારદજી દેવલોકમાં ઇન્દ્રને મળ્યા અને કહ્યું, દેવરાજ, તમે મને જે કાર્ય સોંપ્યું હતું તે તો મેં કરી જ દીધું, પરંતુ હવે કામદેવના બાણોથી સિદ્ધ થવા યોગ્ય કાર્ય ઉપસ્થિત થયું છે। કાર્યને જોનારા નારદજીની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્રે આંબાના મોરને જ અસ્ત્રના રૂપમાં પ્રયોગ કરનારા કામદેવનું સ્મરણ કર્યું। કામદેવને સામે પ્રગટ થયેલો જોઈને ઇન્દ્રે તેને કહ્યું, રતિનાથ, તમને વધારે સમજાવવાની ક્યાં જરૂર છે, તમે તો સંકલ્પથી જ ઉત્પન્ન થયા છો, તેથી દરેક પ્રાણીના મનની વાત જાણો છો, સ્વર્ગવાસીઓનું હિત થાય એવું કાર્ય કરો। મનોભાવ, ગિરિરાજ કુમારી ઉમા સાથે ભગવાન શંકરનો શીઘ્ર સંયોગ કરાવો। આ મધુમાસ એટલે ચૈત્ર માસ, વસંત ઋતુને પણ સાથે લેતા જાઓ તથા પોતાની પત્ની રતિની પણ મદદ લો। કામદેવ બોલ્યો, હે દેવ, આ સામગ્રી મુનિઓ અને દાનવોને માટે તો બહુ કારગત છે, પરંતુ ભગવાન શંકરને આનાથી વશમાં કરવા કઠણ છે। ઇન્દ્રે કહ્યું, રતિકાંત, તમારી શક્તિની મને ખબર છે, તમારા દ્વારા આ કાર્ય સિદ્ધ થવામાં લેશ માત્ર પણ શંકા નથી। ઇન્દ્રના પ્રમાણે કહ્યા પછી કામદેવ પોતાના મિત્ર મધુમાસને લઈને રતિની સાથે તરત હિમાલયના શિખર પર ગયો। ત્યાં જઈને તેણે કાર્યની સિદ્ધિ માટે વિચાર્યું કે મહાત્મા પુરુષો અવિચળ હોય છે, તેમના મનને વશ કરવું એ અત્યંત દુષ્કર કાર્ય છે, તેને પહેલા જ શુદ્ધ કરીને તેના પર વિજય પ્રાપ્ત કરી શકાય છે। પ્રથમ મનનું સંશોધન કરી લેવાથી જ પ્રાય સિદ્ધિ પ્રાપ્ત થાય છે। મહાદેવજીના અંતઃકરણમાં પ્રવેશ કરીને ઇન્દ્રિયોને વ્યાપ્ત કરીને રમણીય સાધનો દ્વારા મારું કાર્ય સિદ્ધ કરીશ, આવું વિચારીને તે ભગવાન ભૂતનાથના આશ્રમ પર ગયો। તે આશ્રમ પૃથ્વીનું સારભૂત સ્થાન હતો, ત્યાંની વેદી દેવદારના વૃક્ષોથી શોભી રહી હતી। કામદેવે, કે જેનો અંતકાળ નજીક આવી રહ્યો હતો, ધીરે ધીરે આગળ વધીને જોયું કે ભગવાન શંકર ધ્યાનમાં બેઠા છે। તેમના અર્ધ ખુલ્લા નેત્ર અર્ધ વિકસિત કમળદળ જેવા શોભી રહ્યા છે, તેમની દ્રષ્ટિ સીધી અને નાસિકાના અગ્રભાગ પર સ્થિત છે, શરીર પર ઉપવસ્ત્ર રૂપે અત્યંત રમણીય વ્યાઘ ચર્મ લટકી રહ્યું છે, કાનોમાં ધારણ કરેલા સર્પોના ફૂફાડામાંથી નીકળેલી ગરમ આંચથી તેમનું મુખ થોડું લાલ થઈ ગયું છે, હવાથી આલી રહેલી લાંબી લાંબી જટાઓ તેમના ગાલોનો સ્પર્શ કરી રહી છે, વાસુકી નાગનું યજ્ઞોપવિત ધારણ કરવાથી તેમની નાભીના મૂળ ભાગમાં વાસુકીના મુખ અને પૂંછડી ચોટેલા દેખાય છે, તેઓ હાથ જોડીને બ્રહ્મના ચિંતનમાં સ્થિર છે અને તેમણે સર્પોના આભૂષણો ધારણ કરેલા છે। ત્યાર પછી વૃક્ષની શાખા પરથી ભમરાની જેમ જણકાર કરીને કામદેવે ભગવાન શંકરના કાન દ્વારા હૃદયમાં પ્રવેશ કર્યો। કામનો આધારભૂત તે મધુર જણકાર સાંભળીને શંકરજીના મનમાં રમણની ઈચ્છા જાગૃત થઈ અને તેમણે પોતાની પ્રાણવલ્લભા દક્ષ કુમારી સતીનું સ્મરણ કર્યું। ત્યારે સ્મરણ પથમાં આવેલી સતી તેમની નિર્મળ સમાધિ ભાવનાને ધીરે ધીરે લુપ્ત કરીને સ્વયં લક્ષ્ય સ્થાનમાં આવી ગઈ અને તેમને પ્રત્યક્ષ રૂપે ઉપસ્થિત હોય એમ લાગ્યું. પછી તો ભગવાન તેમની સ્મૃતિમાં તન્મય થઈ ગયા. આ ઓચિંતા વિઘ્ને તેમના અંતકરણને આવૃત કરી લીધું. દેવતાઓના અધીશ્વર શિવ ક્ષણવાર માટે કામના વિકારને પ્રાપ્ત થઈ ગયા. પરંતુ આ અવસ્થા વધારે સમય ન રહી. કામદેવની માયા સમજીને તેમના હૃદયમાં થોડા ક્રોધનો આવિર્ભાવ થયો. તેમણે ધૈર્યપૂર્વક કામના પ્રભાવને દૂર કર્યો અને સ્વયં યોગ માયાથી આવૃત થઈને દૃઢતાપૂર્વક સમાધિમાં સ્થિત થઈ ગયા. તે યોગ માયાના આવેશથી કામદેવ બળવા લાગ્યો. તેથી તેમના હૃદયમાંથી બહાર નીકળી ગયો. બહાર આવીને તે એક સ્થાન પર ઉભો રહ્યો. તે સમયે તેની સહાયમાં રતિ અને મિત્ર વસંત આ બંને તેનું અનુસરણ કર્યું. પછી કામદેવે આંબાના મોર રૂપી બાણ લઈને તેને મોહનાસ્ત્રથી અભિમંત્રિત કર્યું અને તેને પોતાના પુષ્પમય ધનુષ્ય પર મૂકીને તરત જ મહાદેવજીના વ્રતસ્થળ પર છોડી દીધું. ઇન્દ્રિયોના સમુદાય રૂપી હૃદય વિંધાઈ જતા ભગવાન શિવે કામદેવ તરફ દ્રષ્ટિપાત કર્યો. પછી તો તેમનું મુખ ક્રોધના આવેગથી અત્યંત ભયાનક થઈ ગયું. તેમના ત્રીજા નેત્રની જ્વાળા પ્રજ્વલિત થઈ ઉઠી. રૌદ્ર શરીરધારી ભગવાન રુદ્રનું તે નેત્ર એવું ભયંકર દેખાવા લાગ્યું જાણે સંસારનો સંહાર કરવા માટે તે ખુલ્યું હોય. મદન પાસે જ ઉભો હતો. મહાદેવજીએ તે નેત્રોથી મદનને જ લક્ષ્ય બનાવ્યો. દેવતાઓ ત્રાહી ત્રાહી કહીને બૂમો પાડતા જ રહી ગયા અને મદન તે નેત્રમાંથી નીકળતા તણખલાઓમાં પડીને ભસ્મ થઈ ગયો. કામદેવને દગ્ધ કરીને તે અગ્નિ સમસ્ત જગતને બાળવા માટે વધવા લાગ્યો. આવું જાણીને ભગવાન શિવજીએ તે કામાગ્નિને આંબાનો વૃક્ષ વસંત ચંદ્રમા પુષ્પ સમૂહ ભ્રમર તથા કોયલના મુખમાં વહેંચી દીધો. મહાદેવજી બહાર અને અંદર પણ કામદેવના બાણોથી વિંધાયેલા હતા. તેથી ઉપરના સ્થાનોમાં તે અગ્નિના વિભાગ કરીને તેઓ તે દરેકને પ્રજ્વલિત કામાગ્નિના રૂપમાં જ જોવા લાગ્યા. તે કામાગ્નિ સંપૂર્ણ લોકને ક્ષોભમાં નાખનારો છે. તેના પ્રસારને રોકવો મુશ્કેલ છે. કામદેવને ભગવાન શિવના ક્રોધાગ્નિથી ભસ્મ થયેલો જોઈને હતી તેના સખા વસંતની સાથે જોર જોરથી રડવા લાગી. પછી તે ત્રિનેત્રધારી ભગવાન શિવના શરણમાં ગઈ અને ધરતી પર ઘૂંટણો ટેકવીને સ્તુતિ કરવા લાગી. હતી બોલી, જે સર્વના મન છે, આ જગતમાં જેમનું સ્વરૂપ છે અને જેઓ અદ્ભુત માર્ગે ચાલનારા છે તે કલ્યાણમય શિવને નમસ્કાર છે. જેઓ સર્વને શરણ આપનારા તથા પ્રાકૃત ગુણોથી રહિત છે તે ભગવાન શિવને નમસ્કાર છે. વિવિધ લોકોમાં સમૃદ્ધિનો વિસ્તાર કરનારા શિવને નમસ્કાર છે. ભક્તોને મનોવાંછિત વસ્તુ આપનારા મહાદેવજીને પ્રણામ છે. કર્મોને ઉત્પન્ન કરનારા મહેશ્વરને નમસ્કાર છે. હે પ્રભુ, તમારું સ્વરૂપ અનંત છે, તમને સદા નમસ્કાર છે. હે દેવ, તમે લલાટમાં ચંદ્રમાને ધારણ કરો છો, તમને નમસ્કાર છે. તમારી લીલાઓ અપાર છે, તેમના વડે તમારી ઉત્તમ સ્તુતિ થતી રહે છે. ઋષભરાજ નંદી તમારું વાહન છે, તમે દાનવોના ત્રણેય પુરોનો અંત કરનારા છો, તમને નમસ્કાર છે. તમે સર્વત્ર પ્રસિદ્ધ છો અને વિવિધ પ્રકારના રૂપ ધારણ કરો છો, તમને નમસ્કાર છે. કાલ સ્વરૂપ તમને નમસ્કાર છે, કલ સંખ્ય રૂપ તમને નમસ્કાર છે તથા કાલ અને કલ બંનેથી અતીત આપ પરમેશ્વરને નમસ્કાર છે. તમે ચરાચર પ્રાણીઓના આચારનો વિચાર કરનારામાં સર્વથી મહાન આચાર્ય છો. પ્રાણીઓની ઉત્પત્તિ તમારા જ સંકલ્પથી થઈ છે. તમારા લલાટમાં ચંદ્રમાં શોભી રહ્યો છે. અમારા પ્રિયતમની પ્રાપ્તિ માટે આપ મહેશ્વરના શરણે આવી છું. હે ભગવાન, મારી કામનાને પૂર્ણ કરનારા અને યશને વધારનારા મારા પતિ મને આપો, હું તેમના વિના જીવિત રહી શકું એમ નથી. હે પરમેશ્વર, હે પુરુષેશ્વર, પ્રિયાને માટે પ્રિયતમ જ નિત્ય સેવ્ય છે, તેનાથી વધીને સંસારમાં બીજું કોણ છે? તમે સર્વના પ્રભુ, પ્રભાવશાળી તથા પ્રિય વસ્તુઓની ઉત્પત્તિના કારણ છો. તમે જ આ ભુવનના સ્વામી અને રક્ષક છો. તમે પરમ દયાળુ અને ભક્તોના ભયને દૂર કરનારા છો. તુલસીજી કહે છે, કામદેવની પત્ની રતિ આ પ્રમાણે સ્તુતિ કરવાથી. ચંદ્રશેખર ભગવાન શંકર તેની સામે જોઈને મધુર વાણીમાં બોલ્યા, સુંદરી યથા સમય આ કામદેવ ઉત્પન્ન થશે, સંસારમાં તે અનંગ નામે પ્રસિદ્ધ થશે. ભગવાન શિવે આ પ્રમાણે કહ્યા પછી કામની પત્ની રતિ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવીને હિમાલયના બીજા ઉપવનમાં ચાલી ગઈ. ત્યાં નારદજીના કહેવાથી હિમવાન પોતાની કન્યાને વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરીને તેની બે સખીઓ સાથે ભગવાન શંકરની પાસે લઈને આવી રહ્યા હતા. રસ્તામાં રતિના મુખે મદન દહનના સમાચાર સાંભળીને તેમના મનમાં થોડો ભય ઉત્પન્ન થયો. તેણે કન્યા સાથે પોતાના નગરમાં પાછા જવાનો વિચાર કર્યો. આ જોઈને સંકોચશીલ પાર્વતીએ પોતાની સખીઓના મુખે પિતાને કહેવડાવ્યું, તપસ્યાથી અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે, તપ કરનારાઓ માટે કાંઈ જ દુર્લભ નથી. સંસારમાં તપસ્યા જેવું સાધન હોવા છતાં લોકો વ્યર્થ જ દુર્ભાગ્યની આશંકા સેવે છે. તેથી પોતાની અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી હું તપસ્યા કરીશ. આ સાંભળીને હિમવાને કહ્યું, બેટી ઊ માં આવું ન કરો, તમે હજુ ચંચળ બાલિકા છો, તમારું શરીર તપસ્યાનું કષ્ટ સહન કરવા સમર્થ નથી. હે પુત્રી, જે વાત થવાની છે તે થઈને રહે છે, તેથી તમારે તપસ્યા કરવાની કોઈ આવશ્યકતા નથી. હવે ઘેર જ જઈશ અને ત્યાં જ આ કાર્યની સિદ્ધિ માટે કોઈ ઉપાય વિચારીશ. પિતાની આ પ્રમાણે કહેવા છતાં પણ જ્યારે પાર્વતી ઘેર જવા તૈયાર ન થઈ ત્યારે હિમવાને મનમાં જ પોતાની પુત્રીના દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી. તે સમયે આકાશવાણી થઈ જે ત્રણેય લોકમાં સંભળાય તે આ પ્રમાણે હતી, ગિરિરાજ તમે ઉ ને માં કહીને પોતાની પુત્રીને તપસ્યા કરતા રોકી છે, તેથી સંસારમાં આનું નામ ઉમા થશે. આ મૂર્તિમાન સિદ્ધિ છે, પોતાની કામનાની વસ્તુને તે અવશ્ય પ્રાપ્ત કરશે. આવી આકાશવાણી સાંભળીને હિમવાને પુત્રીને તપ કરવાની આજ્ઞા આપી દીધી અને સ્વયં પોતાના ભવન પર ચાલ્યા ગયા. પાર્વતી પોતાની બંને સખીઓની સાથે હિમાલયના તે પ્રદેશમાં ગઈ જે દેવતાઓ માટે પણ પહોંચ્યું દુર્ગમ હતું. ત્યાંનું શિખર પરમ પવિત્ર અને વિવિધ પ્રકારની ધાતુઓથી વિભૂષિત હતું. ચારે બાજુ સુંદર પુષ્પ લતાઓ ખીલેલી હતી, વૃક્ષો પર ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા. ત્યાં પાર્વતીએ પોતાના વસ્ત્રો અને આભૂષણો ઉતારીને દિવ્ય વલકલ ધારણ કરી લીધા, કમરમાં દર્ભની મેખલા ધારણ કરી લીધી. તે દરરોજ ત્રણ વાર સ્નાન કરતી અને ગુલાબના ફૂલ ચાવીને રહેતી હતી. આ પ્રમાણે તેણે 100 વર્ષ તપસ્યા કરી. ત્યાર પછી 100 વર્ષ સુધી હિમવાન કન્યા દરરોજ એક પાંદડું ખાઈને તપ કરતી રહી. ત્યાર પછી ફરી 100 વર્ષ સુધી તેણે આહારનો સર્વથા પરિત્યાગ કરી દીધો. આ પ્રમાણે તે તપોમૂર્તિ બની ગઈ. તેના તપની આંચથી સમગ્ર પ્રાણી ઉદ્વિગ્ન થઈ ગયા. ત્યારે ઇન્દ્રે સપ્તઋષિઓનું સ્મરણ કર્યું. તે બધા પ્રસન્નતાપૂર્વક ત્યાં ઉપસ્થિત થયા. ઇન્દ્રે તેમનું સ્વાગત કર્યું. ત્યાર પછી સપ્તઋષિઓએ તેમને બોલાવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે ઇન્દ્રે કહ્યું, મહાત્માઓ તમારા આહવાનનું પ્રયોજન સાંભળો. હિમાલય પર પાર્વતી દેવી કઠોર તપસ્યા કરી રહ્યા છે. તમે લોકો સંસારના હિતને માટે ત્યાં જઈને તેમને અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિનો વિશ્વાસ અપાવીને તેમની તપસ્યા બંધ કરાવી દો. બહુ સારું કહીને સપ્તઋષિઓ તે સિદ્ધ સેવિત શૈલ પર આવ્યા અને પાર્વતી દેવીને મધુર વાણીમાં કહ્યું, બેટી તમે ક્યાં ઉદ્દેશ્યથી અહીં તપ કરી રહ્યા છો? પાર્વતી દેવીએ મુનિઓના ગૌરવનું ધ્યાન રાખીને આદરપૂર્વક કહ્યું, હે મહાત્માઓ તમે પ્રાણી માત્રના મનોરથને જાણો છો. મોટા ભાગે બધા દેહધારીઓ એવી જ વસ્તુની અભિલાષા કરે છે જે અત્યંત દુર્લભ હોય છે. હું ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહી છું. તેઓ સ્વભાવથી જ દુરાધ્યેય છે. દેવતાઓ અને અસુરો પણ જેમના સ્વરૂપને નિશ્ચિત રૂપે જાણતા નથી, જેઓ પારમાર્થિક ક્રિયાઓના એકમાત્ર આધાર છે, જે વિતરાગ મહાત્માએ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. આવા મહાન મહિમાવંત શિવને મારા જેવી તુચ્છ અબળા કઈ રીતે આરાધના દ્વારા પ્રસન્ન કરી શકે છે? પાર્વતીના પ્રમાણે કહ્યા પછી મુનિઓએ તેમના મનની મક્કમતા જાણવા માટે કહ્યું, બેટી, સંસારમાં બે પ્રકારનું સુખ જોવામાં આવે છે. એક તો છે જેનો સંબંધ શરીર સાથે હોય છે, અને બીજું મનની શાંતિ અને આનંદ પ્રદાન કરનાર હોય છે. જો તમે પોતાના શરીર માટે નિત્ય સુખની ઈચ્છા કરો છો તો તમને ઘૃણિત વેશમાં રહેનારા ભૂત પ્રેતોની સાથે મહાદેવ પાસેથી તે સુખ ક્યાંથી મળી શકશે? અરે, તે ફૂફાડા મારતા ભયંકર સર્પોને આભૂષણ પહેરે છે, સ્મશાન ભૂમિમાં રહે છે, અને રૌદ્ર રૂપધારી પ્રથમ ગણ સદા તેમની સાથે રહે છે. તેમના કરતા તો લક્ષ્મીપતિ ભગવાન શ્રી વિષ્ણુ ઘણા સારા છે. તેઓ આ જગતના પાલક છે, તેમના સ્વરૂપની ક્યાંય તુલના થઈ શકે એમ નથી, તથા તેઓ યજ્ઞ ભોગતા દેવતાઓના સ્વામી છે. તમે તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ નથી કરતા? અથવા બીજા કોઈ દેવતાને પ્રાપ્ત કરવાથી તમને માનસિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે? જે વર તમે ઈચ્છો છો તેને પ્રાપ્ત કરવામાં જ બહુ મુશ્કેલી છે. તેમ છતાં કદાચ પ્રાપ્ત થઈ પણ જાય તો તે ફળ વિનાનું વૃક્ષ જેવો છે, તેનાથી તમને સુખ મળશે નહીં. એ શ્રેષ્ઠ મુનિઓના પ્રમાણે કહ્યા પછી પાર્વતી દેવી ક્રોધિત થઈ ગયા. તેમના હોઠ ફરકવા લાગ્યા અને તેઓ ક્રોધથી લાલ આંખો કરીને બોલ્યા, મહર્ષિઓ, દુરાગ્રહી માટે કઈ નીતિ છે? જેમની સમજ ઉલટી હોય છે તેમને આજ સુધી કોણ રસ્તા પર લાવી શક્યું છે? મને પણ આવી જ સમજો, તેથી મારા વિશે વધારે વિચારવાની જરૂર નથી. તમે બધા પ્રજાપતિ જેવા છો, બધું જ જોનારા અને સમજનારા છો. છતાં પણ એ વાત નક્કી છે કે તમે તે જગત પ્રભુ સનાતન દેવ શંકરને જાણતા નથી. તેઓ અજન્મા ઈશ્વર અને અવ્યક્ત છે, તેમનો મહિમા અનંત છે. તેમના અલૌકિક કર્મનું ઉત્તમ રહસ્ય સમજાવું તો દૂર, તેમના સ્વરૂપનો બોધ પણ થઈ શકે એમ નથી. શ્રી વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવેશ્વરો પણ તેમને યથાર્થ રૂપે જાણતા નથી. હે બ્રહ્મર્ષિઓ, તેમનો આત્મવૈભવ સમસ્ત ભુવનમાં ફેલાયેલો છે, સંપૂર્ણ પ્રાણીઓની સામે પ્રગટ છે. શું આ વાત પણ તમે જાણતા નથી? તમે એ તો કહો, આકાશ કોનું સ્વરૂપ છે? અગ્નિ આ વાયુ કોના સ્વરૂપ છે? પૃથ્વી અને જળ કોના વિગ્રહ છે? તથા ચંદ્રમા અને સૂર્ય કોના નેત્ર છે? પાર્વતી દેવીની વાત સાંભળીને સપ્તઋષિઓ ત્યાંથી તે સ્થાન પર ગયા જ્યાં ભગવાન શિવ બિરાજમાન હતા. તેમણે ભક્તિપૂર્વક નમસ્કાર કરીને ભગવાનને કહ્યું, હે સ્વર્ગના અધીશ્વર મહાદેવ, તમે દયાળુ દેવતા છો. ગિરિરાજ, હિમાલયની પુત્રી તમારા માટે તપસ્યા કરી રહી છે. અમે લોકો તેમનો મનોરથ જાણીને તમારી પાસે આવ્યા છીએ. તમે યોગમાયા મહિમા અને ગુણોના આશ્રય છો, તમને પોતાના નિર્મળ ઐશ્વર્યનું અભિમાન નથી. શરીરધારીઓમાં અમે અધિક પુણ્યશાળી છીએ કે જેથી મહિમાવંત એવા તમારા દર્શન કરી રહ્યા છે. ઋષિઓના મધુર અને હિતકર વચન સાંભળીને વાઘી સ્વરોમાં શ્રેષ્ઠ ભગવાન શંકરે હસીને કહ્યું, મુનિવરો, હું જાણું છું કે સંસારની રક્ષાની દ્રષ્ટિથી વાસ્તવમાં આ કાર્ય બહુ ઉત્તમ છે, પરંતુ આ બાબતમાં મને હિમવાન પર્વત માટે જ શંકા છે. કદાચ તે પોતાની કન્યાના લગ્ન મારી સાથે ન કરે એમાં શંકા નથી કે જે લોકો કાર્ય સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે તેઓ સદા ઉત્કંઠિત રહ્યા કરે છે. ઉત્કંઠા હોવાથી મોટા મોટા મહાત્માઓના મનમાં પણ ઉતાવળ આવી જાય છે. તેમ છતાં વિશિષ્ટ વ્યક્તિઓએ લોક મર્યાદાનું અનુસરણ કરવું જ જોઈએ, કેમ કે એનાથી આદર્શ સ્થાપિત થાય છે અને અન્ય લોકો માટે પણ આદર્શ સ્થાપિત થાય છે. ભગવાનના પ્રમાણે કહ્યા પછી સપ્તઋષિઓ તરત હિમાલયના ભવનમાં ગયા. ત્યાં હિમવાને આદર સહિત તેમનું પૂજન કર્યું. તેનાથી પ્રસન્ન થઈને તે મુનિઓ ઉતાવળના કારણે સંક્ષેપમાં બોલ્યા, ગિરિરાજ, તમારી પુત્રીને માટે સાક્ષાત પિનાકધારી ભગવાન શંકર તમારી પાસે યાચના કરે છે, તેથી તમે તમારી પુત્રી ભગવાન શંકરને સમર્પિત કરીને પોતાને ધન્ય બનાવો. આ દેવતાઓનું કાર્ય છે. જગતનો ઉદ્ધાર કરવા માટે જ આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમના પ્રમાણે કહેવાથી હિમવાન આનંદ વિભોર થઈ ગયા. પછી તેઓ હિમવાનને સાથે લઈને પાર્વતીજીની પાસે ગયા. ઉમા તપસ્યાના કારણે તેજસ્વી દેખાતા હતા. તેમણે પોતાના તેજથી સૂર્ય અને અગ્નિને પણ માત કરી દીધા હતા. મુનિઓએ જ્યારે સ્નેહપૂર્વક તેમના મનનો ભાવ જાણવા પૂછ્યું ત્યારે ઉમાએ સારગર્ભિત વચન કહ્યા, હું પિનાકધારી ભગવાન રુદ્ર સિવાય બીજા કોઈને ચાહતી નથી. તેઓ જ પ્રાણી માત્રના આત્મા છે, તેઓ જ સર્વને સમૃદ્ધિ પ્રદાન કરવા વાળા છે. ધીરતા અને ઐશ્વર્ય વગેરે ગુણો તેમનામાં જ શોભાયમાન થઈ રહ્યા છે. તેઓ તુલના રહિત મહાન પ્રાણ મહાન પ્રમાણ છે. તેમના સિવાય બીજું કોઈ વસ્તુ છે જ નહીં. આખું જગત તેમનાથી ઉત્પન્ન થાય છે. જેમનું ઐશ્વર્ય અનંત છે તે જ ભગવાન શંકરના શરણમાં હું આવી છું. પાર્વતી દેવીના વચન સાંભળીને મુનિઓ બહુ પ્રસન્ન થયા. તેમના નેત્રોમાં આનંદાશ્રુ ઉમટી પડ્યા અને તેમણે તપસ્વીની ગિરિજાના પ્રશંસા કરતા મધુર વાણીમાં કહ્યું, અહો બહુ અદ્ભુત વાત છે બેટી, તમે નિર્મળ જ્ઞાનની મૂર્તિ જેવા લાગો છો અને શ્રી શંકરજી પ્રત્યે દૃઢ અનુરાગના કારણે અમારા અંતકરણને બહુ પ્રસન્ન કરી રહ્યા છો. અમે ભગવાન શિવના અદ્ભુત ઐશ્વર્યને જાણીએ છીએ, માત્ર તમારા નિશ્ચયને જાણવા માટે અહીં આવ્યા હતા. હવે તમારી આ કામના શીઘ્ર પૂરી થશે. હવે તમે પોતાના આ મનોહર રૂપને તપસ્યાના અગ્નિમાં બાળશો નહીં. કાલે પ્રાતઃકાળે ભગવાન શંકર સ્વયં આવીને તમારું પાણી ગ્રહણ કરશે. અમે લોકો પહેલા તમારા પિતાજીને પણ પ્રાર્થના કરી ચૂક્યા છીએ. હવે તમે પિતાની સાથે ઘેર જાઓ, અમે બધા પણ અમારા આશ્રમો પર જઈએ છીએ. તેમના પ્રમાણે કહેવાથી પાર્વતી એવું વિચારીને કે તપસ્યાનું યથાર્થ ફળ પ્રાપ્ત થઈ ગયું, તેથી તરત જ પિતાના શોભાયમાન દિવ્ય ભવનમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને ગિરિજાના મનમાં ભગવાન શંકરના દર્શનની પ્રબળ ઉત્કંઠા જાગૃત થઈ. તેથી તેમને તે રાતે તેમને તે રાત હજાર વર્ષ જેવી લાગી. ત્યાર પછી બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને સખીઓએ પાર્વતીના માંગલિક કાર્યનો આરંભ કર્યો. ક્રમશઃ વિવિધ પ્રકારના મંગલ વિધાન યથાર્થ રૂપે સંપન્ન કરવામાં આવ્યા. તમામ કામનાઓ પૂર્ણ કરનારી ઋતુઓ પ્રત્યક્ષ પ્રગટ થઈને ગિરિરાજ હિમાલયની ઉપાસના કરવા લાગી. સુખદ વાયુ સફાઈના કામમાં લાગેલો, ચિંતામણી વગેરે રત્નો, અનેકવિધ લતાઓ તથા કલ્પતરુ વગેરે મોટા મોટા વૃક્ષો પણ ત્યાં ચારે બાજુ ઉપસ્થિત હતા. દિવ્ય ઔષધિઓની સાથે સાધારણ ઔષધિઓ પણ દિવ્ય દેહ ધારણ કરીને સેવામાં ઉપસ્થિત હતી. રસ અને ધાતુઓ પણ ત્યાં સેવક સેવિકાનું કામ કરતા હતા. નદીઓ, સમુદ્ર તથા સ્થાવર જંગમ બધા પ્રાણીઓ મૂર્તિમાન થઈને હિમવાનનો મહિમા વધારી રહ્યા હતા. બીજી બાજુ નિર્મળ શરીરવાળા દેવતા, મુનિ, નાગ, યક્ષ, ગંધર્વ અને કિન્નરો શ્રી શંકરના શૃંગારની સંપૂર્ણ સામગ્રી લઈને ગંધમાદન પર્વત પર આવ્યા. બ્રહ્માજીએ શ્રી શંકરજીની જટામાં ચંદ્રમાની કળા સજાવી, ભગવાન શ્રી વિષ્ણુ રત્નના બનેલા કર્ણભૂષણ, ઉજ્જવળ કંઠહાર અને ભુજંગના આભૂષણો લઈને શ્રી શંકરજીની સામે ઉપસ્થિત થયા. અન્ય દેવતાઓએ મનોવેગી નંદીને પણ વિભૂષિત કર્યા. વિવિધ પ્રકારના શૃંગારની સામગ્રીઓ દ્વારા શ્રી શંકરજીને સુસજ્જ કરીને તેમને સુંદર આભૂષણ પહેરાવીને પણ દેવતાઓની ધીરજ ખૂટી ગઈ. તેઓ શીઘ્રથી શીઘ્ર લગ્ન કાર્ય સંપન્ન કરાવવાની ઉતાવળમાં હતા. પૃથ્વી દેવી પણ બહુ વ્યગ્ર હતા. તેઓ સુંદર રૂપ ધારણ કરીને ઉપસ્થિત થયા અને નૂતન તથા સુંદર રસ અને ઔષધિઓ પ્રદાન કરવા લાગ્યા. સાક્ષાત વરુણ રત્ન આભૂષણ તથા વિવિધ પ્રકારના રત્નોના બનેલા અદ્ભુત પુષ્પ લઈને ઉપસ્થિત થયા. સમસ્ત દેહધારીઓની અંદર રહીને બધું જ જાણવાવાળા અગ્નિદેવ પણ પરમ પવિત્ર સોનાના દિવ્ય આભૂષણો લઈને વિનિત ભાવે સામે આવ્યા. વાયુ સુગંધ પ્રસરાવીને મંદ મંદ ગતિથી પ્રવાહિત થવા લાગ્યો, જેથી તેનો સ્પર્શ ભગવાન શંકરને સુખદ લાગે. વજ્રથી સજ્જ દેવરાજ ઇન્દ્રે અતિ પ્રસન્નતા સાથે પોતાના હાથોથી ભગવાન શિવ પર છત્ર ધર્યું. તે છત્ર પોતાના ઉજ્જવળ પ્રકાશથી ચંદ્રમાના કિરણોનો ઉપહાસ કરી રહ્યું હતું. ગંધર્વ અને કિન્નર અત્યંત મધુર વાદ્યોના ધ્વનિ સાથે ગાન કરવા લાગ્યા. મુહૂર્ત અને ઋતુઓ મગ્ન થઈને ગાન અને નૃત્ય કરવા લાગ્યા. ભગવાન શંકર હિમવાનના નગરમાં પહોંચ્યા. તેમના ચંચળ પ્રથમગણ હિમાલયનું મંથન કરતા રહીને ત્યાં સ્થિત થયા. ત્યાર પછી વિશ્વ વિધાતા બ્રહ્માજી તથા ભગવાન શંકર ક્રમશઃ લગ્ન મંડપમાં પધાર્યા. શિવે પોતાના પત્ની ઉમાની સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા. ગિરિરાજે તેમને અર્ધ આપ્યો અને દેવતાઓએ વિનોદ દ્વારા તેમને પ્રસન્ન કર્યા. શિવે પત્ની સાથે તે રાત્રિ ત્યાં વ્યતીત કરી. સવારે દેવતાઓ દ્વારા સ્તવન કરાતા તેઓ ઉઠ્યા અને ગિરિરાજની વિદાય લઈને વાયુવેગી નંદી પર સવાર થઈને પત્ની સાથે મંદરાચર પર ચાલ્યા ગયા. ઉમા સાથે ભગવાન નીલ લોહિતના ચાલ્યા ગયા પછી હિમવાનનું મન થોડું ઉદાસ થઈ ગયું. કેમ ન થાય, કન્યા વિદાય થતા ભલા ક્યાં પિતાનું મન વ્યાકુળ થતું નથી. અધ્યાય 33 પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.